શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 55મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીહરિની આજ્ઞાથી પ્રારંભ કરાયેલું ગઢપુરનું મંદિર જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાનો પ્રતિષ્ઠાવિધિ કરવા યોગ્ય થયો ત્યારે ઉત્તમ રાજા શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે ભગવાન, આ મંદિર તૈયાર થયું છે, તેથી તમો શુભ મુહૂર્તમાં શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રતિષ્ઠા વિધિ કરો. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણેનું ઉત્તમ રાજાનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા શ્રીહરિ જ્યોતિષજ્ઞ રામચંદ્ર વૈદ્યને મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછવા લાગ્યા. તે વિપ્ર પંચાંગમાં જોઈ કહેવા લાગ્યા કે હે શ્રીહરિ, આ આસો મહિનાની સુદ પક્ષની 12મી તિથિએ શુભ મુહૂર્ત છે, તેમાં પ્રતિષ્ઠા વિધિ કરો. તે સાંભળી શ્રીહરિ ઉત્તમ રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, પ્રતિષ્ઠા વિધિને યોગ્ય સામગ્રી તત્કાળ લાવીને ભેળી કરો, કારણ કે આજથી આરંભીને 5મે દિવસે શુભ મુહૂર્ત છે. શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું તેથી અતિશય પ્રસન્ન થયેલા ઉત્તમ રાજાએ પ્રતિષ્ઠા વિધિને જાણનારા બ્રાહ્મણોને પૂછીને સત્વરે કાર્યસિદ્ધ કરનારા પોતાના રાજસેવકો દ્વારા પ્રતિષ્ઠા વિધિને યોગ્ય સર્વે સામગ્રી મંગાવી અને શ્રીહરિએ મંદિરની સમીપે જ કેળના સ્તંભથી શોભતો વિશાળ મંડપ બંધાવ્યો ને તેમાં દેવતા સ્થાપનની વેદિકા તૈયાર કરાવી વિજયાદશમીએ પોતાને દર્શને આવેલા દેશાંતરવાસી અનંત ભક્તોને પ્રતિષ્ઠા મહોત્સવના દર્શન થાય તે માટે ગઢપુરમાં જ નિવાસ કરાવ્યો. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ પ્રતિષ્ઠા વિધિને જાણતા સુજ્ઞ વૈદિક બ્રાહ્મણો એવા શંભુરામ શુક્લ આદિકને બોલાવ્યા ને એકાદશીને દિવસે આદરપૂર્વક પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરાવ્યો. હે રાજન, સુંદર અમૂલ્ય પીતાંબર અને લાલ રંગનું રેશમી ઉત્તરીય વસ્ત્ર ધારણ કરી શ્રીહરિએ તે પીઠિકાઓમાં દેવતાઓનું આવાહન કરાવી વિધિને જાણનારા વિપ્રોએ ઉચ્ચારેલા વૈદિક મંત્રોથી તેઓનું પૂજન કર્યું. પછી શ્રીહરિએ સંવત 1885ના આસો સુદ 12મે દિવસે સંગવકાળે અનુરાધા નક્ષત્રમાં મંદિરને વિશે રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની યથાશાસ્ત્ર પ્રતિષ્ઠા કરી. તે સમયે દુંદુભી આદિક વાજિંત્રોના નાદની સાથે વૈદિક બ્રાહ્મણોના મુખે ઉચ્ચારાયેલો વેદ મંત્રોનો મહાધ્વનિ થયો. શ્રીહરિએ મોટા મોટા ઉપચારોથી શ્રી ગોપીનાથજી મહારાજની પૂજા કરી સ્થિર દ્રષ્ટિથી પોતાનું ઐશ્વર્ય સ્થાપન કરવા દર્શન કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિ આ પ્રમાણે એક મુહૂર્ત પર્યંત એક દ્રષ્ટિથી ગોપીનાથજી મહારાજની મૂર્તિની સામે જોઈ રહ્યા. તે સમયે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ અતિશય પ્રકાશથી દીપવા લાગ્યું. તેના દર્શન કરી ભક્તો અને અભક્તો આદિ સમસ્તજનો ખૂબ જ આશ્ચર્ય પામ્યા. પછી શ્રીહરિએ પૂર્ણાહુતિનો હોમ કર્યો અને આવાહન કરેલા દેવતાઓનું વિસર્જન કર્યું. વર્ણી કરાયેલા વિપ્રોને તથા બીજા સર્વે બ્રાહ્મણોને મુખ્ય કલ્પથી દક્ષિણાઓ આપી ખૂબ જ સંતોષ પમાડ્યા. ઉદાર બુદ્ધિવાળા શ્રીહરિએ પ્રતિષ્ઠા વિધિમાં ઉત્તમ બ્રાહ્મણોને બહુ જ પ્રકારના દાનો આપ્યા. તેમાં ગાય, સુવર્ણની મુદ્રાઓ, ઘોડા, તલ ભરેલા પાત્રો અને મનોહર વસ્ત્રો અર્પણ કર્યા. દેશાંતરોમાંથી આવેલા અનેક બ્રાહ્મણોના સમૂહોને તથા ગઢપુરવાસી બ્રાહ્મણોને અને સર્વે સંતોને અનેક પ્રકારના ભોજન જમાડી ખૂબ જ તૃપ્ત કર્યા. આ પ્રમાણે ગોપીનાથજી મહારાજનો પ્રતિષ્ઠા વિધિ કરી સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રીહરિની ભક્તજનોએ પૂજા કરી. પછી શ્રીહરિએ ગ્રામાંતરમાંથી ગઢપુર આવેલા સમસ્ત ભક્તજનોને પોતાના દેશ પ્રત્યે જવાની રજા આપી અને ઉત્તમ રાજા પોતાની બહેનોએ સહિત શ્રીહરિની પરમ કૃપાથી બહુ લાંબા સમયથી મનના મનોરથને સફળ થયેલો માની નિરંતર તેમની જ ભક્તિથી સેવા કરવા લાગ્યા. શ્રીહરિનો જ જેને એક આશ્રય છે એવી ઉત્તમ રાજાની બહેનો જયાબા અને લલિતાબા તેમજ દુર્ગપુરવાસી સર્વે ભક્તજનો પરમ આનંદ પામ્યા. હે પ્રતાપસિંહ રાજન, ત્યારથી આરંભીને તીવ્ર વૈરાગ્યનો આશ્રય કરી ભગવાન શ્રીહરિ જડભરતજીની જેમ નિસ્પૃહપણાનું વર્તન કરવા લાગ્યા. ક્યારેક અન્ન જમે, ક્યારેક ન જમે, ક્યારેક તો માત્ર અન્ન કે પત્ર જમે અને ક્યારેક કેવળ વાયુભક્ષણ કરીને રહે. એક દિવસ ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામી આદિ સંતો, મુકુંદાનંદાદિ વર્ણિયો અને રતનજી આદિ પાર્ષદોને બોલાવીને સર્વને પોતપોતાના ધર્મમાં વર્તાવવા ગોપાળાનંદ સ્વામી પ્રત્યે વચનો કહેવા લાગ્યા. હે મુનિ, તમે આ સર્વે સંતો, વર્ણિયો અને પાર્ષદો આદિ ભક્તોને અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી આ બંને આચાર્યોની આજ્ઞા અનુસાર પોતપોતાના ધર્મમાં દ્રઢ વર્તાવજો. આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીને કહી સર્વે સંતો ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે હે સંતો, હે ભક્તો, મારા આશ્રિત સર્વે તમારે આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે. તમારામાંથી જે કોઈ આ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે મારો ભક્ત નથી. આ મારું વચન સ્પષ્ટ છે એમ તમે નક્કી જાણજો. હે રાજન, ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું તેથી સર્વે સંતો ભક્તજનો પણ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે ભગવાન, અમે સર્વે તમે જે પ્રમાણે કહ્યું તેમ જ કરીશું. આ પ્રમાણે કહ્યું તેથી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને કહેવા લાગ્યા કે હે સંતો, હે ભક્તો, જો તમે સર્વે મેં કહ્યું એ પ્રમાણે વર્તશો તો તમારું પરમ કલ્યાણ થશે. પછી શ્રીહરિએ સમગ્ર દેહ સંબંધી વ્યવહાર કાર્યનો ત્યાગ કર્યો અને શરીરનું પણ બહુ ધ્યાન રાખતા નહીં, ને જે ભક્તજનો આવે તેમને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સહિત ભક્તિનો અને અષ્ટાંગ યોગે સહિત સમસ્ત ધર્મનો બોધ આપતા ને કહેતા કે કોઈ પણ મારા આશ્રિતે પોતપોતાના વર્ણને અનુરૂપ વેદે કહેલા ધર્મનો ત્યાગ કરવો નહીં, હંમેશા તેમનું પાલન કરવું, પોતાના આત્માની અક્ષર બ્રહ્મની સાથે એકતા કરી ભગવાન સિવાયની ઇતર સમસ્ત વસ્તુઓમાં અણુમાત્ર પ્રીતિનો ત્યાગ કરી શ્વેત, ઘાટા અને અતિશય તેજોમય એવા અક્ષરધામને વિશે વિરાજતા દિવ્ય સદાય સાકાર મૂર્તિ એવા શ્રી વાસુદેવ નારાયણ ભગવાનને વિશે ભક્તિ કરવી અને તેનું મહાત્મ્ય જાણવા માટે ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા એકાંતિક સંતોનું કાયા, મન અને વાણીથી સમાગમ કરી સેવન કરવું. આ પ્રમાણે પોતાના આશ્રિત ભક્તજનો પ્રત્યે ધર્મદેવના પુત્ર શ્રી નીલકંઠ ભગવાને ઉપદેશ કર્યો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ગઢપુરને વિશે શ્રી ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને સંપ્રદાયની જવાબદારી ગોપાળાનંદ સ્વામીને સોંપી એ નામે 55મો અધ્યાય પૂર્ણ થયો.